શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન પ્રથમ પ્રકરણ અધ્યાય 36મો શ્રીહરિ કહે છે, હે માં, ભક્તિપદમાં ભજ ધાતુનો સેવા કરવી એવો અર્થ થાય છે અને તે ધાતુને લાગેલા તિન પ્રત્યયનો સ્નેહ અર્થ થાય છે. અર્થાત હે માં, સ્નેહપૂર્વક ભગવાનની સેવા કરવી તેને જ્ઞાની પુરુષોએ ભક્તિ કહેલી છે. જેવી રીતે પતિવ્રતા નારી પોતાના પતિનું અનન્ય ભાવથી સેવન કરે છે, તેવી જ રીતે મુમુક્ષુએ અનન્ય ભાવથી ભગવાન શ્રીહરિની ભક્તિ કરવી. તે ભક્તિ 9 પ્રકારની છે. ભગવાનની કથાનું શ્રવણ કરવું, ભગવાનની કથા કીર્તનનું ગાન કરવું, હૃદયમાં ભગવાનનું સ્મરણ કરવું, અનુવૃત્તિ સાચવવાપૂર્વક ભગવાનની ચરણ સેવા કરવી, વિધિપૂર્વક ભગવદ્ અર્ચન કરવું, ભગવાનને સાષ્ટાંગ વંદન કરવા, દાસની જેમ નિર્માની થઈ ભગવાનની સેવા કરવી, ભગવાનને વિશે અતિ સ્નેહ સાથે સખાભાવ રાખવો અને પોતાનું ભગવાનને સંપૂર્ણ આત્મસમર્પણ કરી ભગવાનને જ એક આધીન રહેવું. હે માં, ભક્તિના આ 9 પ્રકાર છે. તેમાંથી એક પણ ભક્તિનો કોઈ દેહધારી આશ્રય કરે તો ભક્તિએ સહિત મુક્તિને નિશ્ચય પ્રાપ્ત કરે છે. હે માં, સ્વધર્મનિષ્ઠ ભગવદ્ ભક્તના મુખેથી નિરંતર ભગવાન શ્રીકૃષ્ણના જન્મકર્મની પવિત્ર કથાનું શ્રવણ કરવું, તેમના વારાહ આદિક અવતારોના પાવનકારી ઉદાર ચરિત્રોનું પણ મુમુક્ષુઓએ શ્રવણ કરવું, તેવી જ રીતે ભગવાનના એકાંતિક ઉપાસક એવા પ્રહલાદ, ધ્રુવ, પ્રિયવ્રત, અંબરીશ, ઉદ્ધવ આદિ ભક્તજનોના ચરિત્રોની કથાનું પણ આદરપૂર્વક શ્રવણ કરવું આ પહેલી શ્રવણ ભક્તિ કહેલી છે. હે માં, રાધિકાના પતિ એવા શ્રીકૃષ્ણ ભગવાનના ચરિત્રોનું તથા તેમના એકાંતિક સંતો ભક્તોના ચરિત્રનું હંમેશા સંકીર્તન કરવું, તેમજ આદરપૂર્વક તેમની કથાનું ગાન કરવું અને પોતાનું હિત ઇચ્છતા મુમુક્ષુઓએ શ્રીકૃષ્ણ ભગવાન અને તેના ઉદ્ધવાદી ભક્તોના સંબંધવાળા સદગ્રંથોનું અધ્યયન કરવું તથા બીજાને કરાવવું તથા નિયમપૂર્વક નિત્ય તેની પારાયણ પણ કરવી, વળી વ્રજપતિ ભગવાનના સંબંધે યુક્ત સંસ્કૃત અથવા પ્રાકૃત ભાષાએ યુક્ત છંદોબદ્ધ ગદ્ય તેમજ પદ્યનું અતિ હર્ષથી ગાયન કરવું, તે પણ વીણા આદિક વાદ્યો વગાડવામાં કુશળ હોય તેમણે વાજિંત્રે સહિત અથવા તાલીના ધ્વનિની સાથે કીર્તન કરવું. હે માં, શ્લોકાદિકનું ઉચ્ચારણ કે મનોહર સુંદર વાક્યોનું ઉચ્ચારણ કરવાપૂર્વક અતિ પ્રેમથી પરમાત્મા ભગવાન શ્રીકૃષ્ણની સ્તુતિ પ્રાર્થના અને સંકીર્તન પણ કરવું આ બીજી કીર્તન ભક્તિ કહેલી છે. હે માં, પ્રથમ સાંગોપાંગ ભગવાનની મૂર્તિનું પોતાના હૃદયકમળમાં ચિંતવન કરવું, ત્યાર પછી ચરણકમળથી લઈ વદનકમળ પર્યંતના એક એક અંગોનું ચિંતવન કરવું, ત્યાર પછી તે વૃંદાવનચંદ્ર પરમાત્માના નામોનું હૃદયમાં સ્મરણ કરવું તથા તેમના ગુણો અને ચરિત્રોનું પણ હૃદયમાં સ્મરણ કરવું, તેવી જ રીતે તેમના નામમંત્રોનો હૃદયથી જપ કરવો. તે જગતપતિ ભગવાનના ગોલોક અને વૈકુંઠ આદિ ધામો તથા તે ધામોમાં રહેલા પાર્ષદો તથા ઐશ્વર્ય આદિનું સ્મરણ કરવું તે ત્રીજી સ્મરણ ભક્તિ કહેલી છે. હે માં, સંતોના સ્વામી એવા પરમાત્માના પ્રત્યક્ષ શ્રીચરણોની ચંપી કરવી. જો પ્રત્યક્ષ ભગવાન ન હોય તો માનસી પૂજામાં ભગવાનના શ્રીચરણોની ચંપી કરવી અથવા પ્રતિમામાં બિરાજતા ભગવાનના શ્રીચરણોનો સ્પર્શ કરવો. હે માં, આ પાદસેવન ભક્તિનો મહિમા બહુ મોટો છે, કારણ કે ભગવાનના ચરણની સેવાથી બ્રહ્મા, વિષ્ણુ અને શિવ આ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય કરવાનું સામર્થ્ય પામ્યા છે. અરે, આ ચરણના સ્પર્શ માત્રથી પવિત્રતા પામેલી અને તેથી જ સ્વર્ગ, પાતાળ અને મૃત્યુલોકમાં વહેતા ગંગાજી આ બ્રહ્માંડમાં રહેલા સર્વેને પાવન કરે છે. વળી જેને ભગવાનના ચરણકમળનો આશ્રય છે એવા જનોને કાળ અને માયાનો ભય પણ રહેતો નથી. તેમજ રાધા અને રમા આદિ શક્તિઓ પણ આ ભગવાનના ચરણની સેવા સદાય કરે છે, તો પછી આવા મહિમાવાળા શ્રીચરણોનું કોણ સેવન ન કરે? સૌ કોઈ કરે. હે માં, આ ધરતી ઉપરની વ્રજસુંદરીઓ ભગવાનના ચરણકમળનું સેવન કરવાથી લક્ષ્મી આદિક દેવીઓ અને બ્રહ્મા આદિક દેવતાઓ કરતાં પણ અધિક કીર્તિને પામી છે. તેમજ વ્યાસાદિ શ્રેષ્ઠ કવિઓને પણ ગાન કરવા યોગ્ય ઉદાર કીર્તિને પણ તે ગોપીઓ પામી છે. તે કારણથી આ સંસારના બંધનોમાંથી મુક્ત થવાને ઈચ્છતા મુમુક્ષુઓએ આ પૃથ્વી પર દિવ્યલીલાનો વિસ્તાર કરવા નરનાટકને કરતા વૃંદાવન વિહારીના ચરણકમળનું અવશ્યપણે પ્રેમથી સેવન કરવું. કારણ કે ભગવાનના ભક્તોને ભગવાનના ચરણકમળના સેવન વિના બીજી કોઈ ગતિ નથી. સેવા એ જ મુક્તિ છે. આ ચોથી પાદસેવન ભક્તિ કહી છે. હે માં, નારદાદી ભગવાનના ભક્તોએ યથાશક્તિ અને યથાવિધિ પ્રમાણે જે ભગવદ્ અર્ચન કરવાનું કહ્યું છે તે આંતરમાનસી પૂજા અને બાહ્ય પ્રત્યક્ષ પૂજા એમ બે પ્રકારે કરવાનું કહ્યું છે. હે માં, ભગવાનના શાસ્ત્રો દ્વારા કે સંતો દ્વારા જેવા ભગવાનને સાંભળ્યા હોય તેવા પ્રત્યક્ષ પ્રતિમારૂપ ભગવાનનું પોતાના હૃદયમાં ધ્યાન કરી માનસિક સંકલ્પોથી કલ્પેલા ચંદન પુષ્પાદિ મહા ઉપચારોથી પૂજન કરવું તેને જ્ઞાની પુરુષોએ આભ્યંતર માનસિક અર્ચન કહ્યું છે. હે માં, દેશકાળને અનુસારે પ્રાપ્ત થયેલા ચંદનાદિ ઉપચારોથી પોતાના અધિકારને અનુસારે વેદમંત્ર દ્વારા કે પૌરાણિક મંત્રો દ્વારા ભગવાન શ્રી વાસુદેવનું પોતાની આગળ સિંહાસનમાં પ્રત્યક્ષ પૂજન કરવું તેને બાહ્ય પ્રત્યક્ષ અર્ચન કહેલું છે. હે માં, તેમાં પ્રથમ માનસી પૂજન કરવું અને ત્યાર પછી જ પ્રત્યક્ષ પૂજન કરવું. તે પ્રત્યક્ષ પૂજન પણ ભગવાનની ચલ પ્રતિમામાં ભગવાન શ્રીકૃષ્ણનું મંત્રોથી આહ્વાન કર્યા પછી કરવું, પરંતુ અચલ પ્રતિમામાં આહ્વાન કરવાનું હોતું નથી. આહ્વાન કર્યા પછી મદ્ય, માંસ, કેશ, કીડા આદિના સંસર્ગે રહિત હોય, કોઈએ પૂર્વે સૂંઘીને અપવિત્ર ન કરેલા હોય, પૃથ્વી પર પડી જવારૂપ દોષોથી રહિત હોય, તેમજ અન્ય દેવતાઓને અર્પણ કરેલા ન હોય એવા પવિત્ર ચંદન પુષ્પાદિ દ્રવ્યોથી ભગવાન શ્રીકૃષ્ણનું પૂજન કરવું. હે માં, આ રીતે બાહ્ય પૂજન કરનારા ભક્તે પ્રથમ પ્રતિમારૂપ પરમાત્માને પવિત્ર જળથી સમંત્રક સ્નાન કરાવવું, ત્યાર પછી યથાયોગ્ય વસ્ત્રો પરિધાન કરાવવા અને વિવિધ અલંકારો યથાસ્થાને ધરાવવા. વળી પૂજા કરનાર ભક્તે કાશ્મીરી કુમકુમ અને કેસરેયુક્ત ચંદનનું લેપન ઋતુને અનુસારે પ્રેમે સહિત કરવું, લલાટમાં તિલક ધારણ કરાવવું, સુગંધિમાન પુષ્પોની માળાઓ, ગુચ્છ અને તોરાઓ ધરાવવા, પછી સુગંધિમાન ધૂપ અને દીપ અર્પણ કરવા, ત્યાર પછી ઋતુને અનુસારે શક્તિ પ્રમાણે નૈવેદ્ય અર્પણ કરી દુંદુભી આદિકના મહાનાદની સાથે બહુ વાટો પ્રગટાવીને ભગવાનની મહા આરતી કરવી, ત્યાર પછી પ્રદક્ષિણા, સ્તુતિ, પ્રાર્થના અને નમસ્કાર કરવા. આ રીતે પ્રતિદિન અર્ચન કરવું તેને ભગવાનનું બાહ્ય અર્ચન કહેવામાં આવે છે. હે માં, પ્રાતઃકાળે સૂર્યોદયથી લઈ છ ઘડી સુધીના સમયે અર્થાત સંગવ સમયે, સૂર્યોદય પછીની સાતમી ઘડીથી બાર ઘડી સુધીના સમયે અર્થાત મધ્યાહ્ન સમયે, બપોર પછીના ચાર વાગ્યાના સમયે અર્થાત અપરાહ્ન સમયે અને સાયં સમયે આ પાંચ વખત ભગવાન શ્રીકૃષ્ણનું પૂજન કરવું તે ઉત્તમ પૂજન કહેલું છે. પ્રાતઃ, મધ્યાહ્ન અને સાયં આ ત્રણ સમયે પૂજન કરવું તેને મધ્યમ પૂજન કહેલું છે અને માત્ર એકવાર પ્રાતઃ સમયે જ પૂજન કરવું તેને કનિષ્ઠ પૂજન કહેલું છે. આ કનિષ્ઠ પૂજા તો માત્ર અશક્ત ભક્તો માટે જ કહેલી છે. હે માં, જન્માષ્ટમી તથા રામનવમી આદિક ભગવાનના પ્રાગટ્યના દિવસે તેમજ સર્વે એકાદશીઓના વ્રતના દિવસે ગીત વાજિંત્રના નાદની સાથે ભગવાનની મહાપૂજા કરવી, શક્તિ પ્રમાણે ઉપવાસ કરવો અને જાગરણ પણ કરવું, બીજા દિવસે પારણા કરવા, તે પારણાના દિવસોમાં કે અન્નકૂટ આદિ ઉત્સવોના દિવસોમાં ભગવાનના દ્રઢ ભક્તો એવા સાધુ તથા બ્રાહ્મણને જમાડવા. હે માં, ધનાઢ્ય જે ભક્ત હોય તેણે ભગવાનના નવ્ય ભવ્ય મજબૂત શિખરબંધ કે હરિમંદિરોના નિર્માણ કરાવવા તથા મોટા ઉત્સવોની સાથે તેમાં શાસ્ત્રોક્ત વિધિથી ભગવાનના અર્ચા સ્વરૂપની પ્રાણ પ્રતિષ્ઠા કરાવવી, તેમાં નિત્ય પૂજાનો પ્રવાહ ચાલુ રહે તે માટે ગામ, આવાસ, ક્ષેત્ર, ધન, રૂપિયા આદિકના દાન આપી નિર્બાધ આજીવિકાનો પ્રવાહ બાંધી આપવો, તેમજ તે ધનવાન ગૃહસ્થ ભક્તોએ ભગવાનની પૂજા સેવામાં ઉપયોગી એવા કૂવા, વાવ, તળાવ અને પુષ્પવાટિકા આદિકના નિર્માણ કરાવી આપવા તથા અહિંસામય વિષ્ણુયાગ આદિ મોટા મોટા યજ્ઞો કરવા. હે માં, ભગવાન શ્રીકૃષ્ણના અષ્ટાક્ષર મંત્રનું જ તથા તેના જેમાં ચરિત્રો છે એવા શ્રીમદ ભાગવતાદિ ગ્રંથોનું પુરસ્ચરણ વૈષ્ણવી દીક્ષાને પામેલા સ્વધર્મનિષ્ઠ બ્રાહ્મણો પાસે વિધિને અનુસારે કરાવવું, ભગવાનની પૂજા કરતા બાકી રહેલા પ્રસાદીભૂત ચંદનાદિ ઉપચારોથી સર્વે દેવતાઓ, પિતૃઓ, સાધુઓ અને બ્રાહ્મણોને પૂજવા તથા ભગવાનના પ્રસાદીભૂત નૈવેદ્યથી સર્વેને સારી રીતે તૃપ્ત કરવા, આવી રીતની પાંચમી અર્ચન ભક્તિ કહેલી છે. હે પતિવ્રતાના ધર્મપરાયણમાં, ભગવાનના ભક્ત પુરુષોએ ભગવાનને સાષ્ટાંગ વંદન કરવા, જ્યારે ભગવાનની ભક્ત સ્ત્રીઓએ પંચાંગ વંદન જ કરવા, બહેનોએ સાષ્ટાંગ વંદન ન કરવા. પુરુષ પંચાંગ વંદન પણ કરી શકે છે. તેવી જ રીતે અક્રૂરજીની પેઠે ભગવાન શ્રીકૃષ્ણના ચરણકમળના સ્પર્શવાળી રજમાં આળોટવું તથા તે રજને પોતાના મસ્તક ઉપર પણ ચડાવવી, આ છઠ્ઠી વંદન ભક્તિ કહેલી છે. હે માં, ભગવાનના ભક્તોએ અંતરથી અભિમાનનો દૂરથી જ ત્યાગ કરી ભગવાનના દાસ થઈને સદાય વર્તવું અને સમયે સમયે દાસની જેમ નિર્માની થઈ અખંડ ભગવાનની સેવાપરાયણ રહેવું, તેમાં ભગવાનને અર્થે જાતે જળ લાવવું, પુષ્પો લાવવા, તુલસી લાવવા, ચંદન ઘસવું, તેમજ પવિત્ર થઈ રસોઈ બનાવવી, વીરણના વીંજણાથી કે ચામરથી ઋતુને અનુસાર ભગવાનને પવન ઢોળવો, મંદિરને વાળવું, લીપવું તથા અન્ન, જળ, ફળ વગેરે પદાર્થોથી મંદિરે આવતા ભગવાનના ભક્તોની પણ પ્રેમપૂર્વક યથાયોગ્ય સેવા કરવી, તેમજ નિર્માની થઈને તે સર્વેને નમસ્કાર કરવા, આ સાતમી દાસ્ય ભક્તિ કહેલી છે. હે સૌને માન આપનાર માં, ભગવાનના ભક્તોએ દ્રૌપદીજી તથા અર્જુનની પેઠે ભગવાનની સાથે સખાભાવ રાખવો, તેમજ પોતાનો દેહ, પત્ની, પુત્ર, ધન, ખેતર, પાદર આદિ કરતાં પણ ભગવાનમાં અધિક સ્નેહ રાખવો તથા હે માં, મનુષ્ય નાટ્યને કરતા ભગવાનના ચરિત્રોમાં ક્યારેય દોષબુદ્ધિ ન કરવી ને ઉલટાના દ્રઢ વિશ્વાસ સાથે પ્રેમ વધારવો, તે આઠમી સખાભક્તિ કહેલી છે. હે જનની, હે માં, હવે હું તમને આત્મનિવેદન નામની નવમી ભક્તિનું લક્ષણ કહું છું, તે તમે સાંભળો. પોતાના દેહ, ઇન્દ્રિયો, મન અને સ્વભાવની સાથે ભગવાનને સંપૂર્ણ આત્મસમર્પણ કરી ભગવાનને જ આધીન વર્તવું, પણ દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણ, સ્વભાવ, પિતા, પુત્ર અને સ્વજનોને આધીન ક્યારેય ન થવું, नित्य भगवान ने आधीन वर्तवु ने सर्वे क्रिया भगवान ने अर्थे करे तेमा पोतानो स्वभाव विघ्न करे के संबंधीओ विघ्न करे तो तेनो त्याग करे पण भगवाननी आधीनतानो त्याग न करे। भगवान ने अखंड केवी रीते आधीन वर्ती शके तो हेमा आत्मनिवेदी भक्त नेत्रोथी भगवानना दर्शन करे, कानथी भगवानना भक्तोना मुखेथी भगवानना कथा कीर्तनादि गुणों ने सांभळे, त्वचाथी भगवानना चरणकमल नोज स्पर्श करे, जीभेथी भगवानना गुण कीर्तन अने नामनु उच्चारण करे तथा भगवाननी प्रसादी अन्नुज भक्षण करे, नासिकाथी मात्र भगवाननेज अर्पण करेला चंदन पुष्पादिकनी सुगंध ले, हाथथी मंदिर वाळवू लीपवू थाळ तैयार करवा फूल बगीचा तैयार करवा वगैरे भगवद सेवा कर्या करे, मस्तकथी भगवान के भगवानना संतो भक्तों ने नमस्कार करे, पगथी प्रदक्षिणा करे के चालीने मंदिरे भगवाननी समीपे जाय, मनथी भगवाननाज संकल्पो कर्या करे, बुद्धिथी भगवाननाज एक निश्चय संबंधी निर्णय करे, चित्तथी अत्यंत भगवाननोज चिंतवन करे, अहंकारथी हूँ भगवाननोज दास छूँ आवु अभिमान धरे, पोते जे कांई धंधो करे खेती व्यापार वगैरे करे ते भगवान ने अर्थेज करे, पोताने जे कांई प्रिय पदार्थ प्राप्त थाय के तरत ज भगवान ने अर्पण करे, भगवानना प्रसादी भूत थयेला होय एवाज चंदन पुष्प अने वस्त्रादिकनु धारण करे। हे निष्पाप मा आवा आत्मनिवेदी भक्तो भगवान ने अर्पण कर्या विनानु एक पांदडू पण जमे नहीं अने जळ पण पीवे नहीं। आत्मनिवेदी भक्तो तप करे व्रत करे दान करे यज्ञ करे के भक्तजनोनी सेवा करे ते सर्वे एक भगवान ने ज राजी करवा कर्या करे। हे मां आ प्रमाणे श्रवणादि नव प्रकारनी भक्ति द्वारा जे भगवान श्री कृष्णनु भजन करे छे तेने ज आत्मनिवेदी भक्तो कहेवाय छे अने ते भक्तो पण बे प्रकारना कहेला छे। हे मां ते बे प्रकारना भक्तोनी मध्ये पहला सकामी भक्तो छे, ते धर्म पुष्कळ धन अने अनेक प्रकारना भोगोनी इच्छा पूर्ति अने सालोक्यादि इच्छित मुक्ति ते भक्तिथी वश थयेला एक भगवान पासेथी ज प्राप्त करे छे, बीजा पासेथी कदापि इच्छता नथी। ते सकाम भक्तो आ देहने अंते भगवान थकी ज तेमना गोलोकादि धामोमां पोताने इच्छित अविनाशी सुखोने प्राप्त करे छे। हे मां बीजा निष्कामी भक्तो छे, ते भक्तो भगवाननी सेवा विना बीजी चार प्रकारनी मुक्तिने पण इच्छता नथी अने अणिमादी अष्ट सिद्धिओने पण इच्छता नथी। भगवान स्वयं ते निष्कामी भक्तोने चतुर्धा मुक्ति के अणिमादी ऐश्वर्यो पराणे अर्पण करे छता तेने भगवाननी सेवामां अंतरायरूप जाणी मनथी पण तेनो स्वीकार करता नथी। आ नवमी आत्मनिवेदन भक्ति कहेली छे। हे मां जे मनुष्यो आ प्रमाणे निष्काम भावथी भगवान श्रीकृष्णनु भजन करे छे तेने सर्वे भक्तोमां श्रेष्ठ भक्त जाणवो, तेने पूर्ण कृतकृत्य समझवो अने ए भगवाननु हृदय छे एम जाणवो। आ प्रमाणे प्रतिदिन भगवान श्रीकृष्णनी निष्काम भावथी जे भक्त सेवा करे छे तेने भगवानने विषे गाढ़ प्रेम वृद्धि पामतो जाय छे, पछी ते प्रेम कोईपण प्रकारना विघ्नोथी नाश पामतो नथी। जेवी रीते गंगाजीनो प्रवाह पोताने अवरोध करनारा हिमालय आदिना शिखरोने नहीं गणीने तेने तोड़ी फोड़ी तत्काल समुद्र प्रत्ये गति करे छे, तेवी रीते आ निष्काम भक्तोनो प्रेम असद देशकाळादिकनी क्रियाओ रूपी मोटा मोटा विघ्नोनु उल्लंघन करी एक श्रीकृष्ण भगवान प्रत्ये ज गति करे छे अने भगवानने ज पामीने रहे छे। हे मां प्राकृत विषयोमां आसक्त पुरुषने जेम पंच विषयमां पोतानी इंद्रियोनो व्यापार सहज रहेलो छे तेम निष्कामी भक्तोने पोतानी बाह्य અને આંતર ઇન્દ્રિયોની વૃત્તિઓનો જે વ્યાપાર છે તે સહજ રીતે ભગવાન શ્રીકૃષ્ણના સ્વરૂપને વિશે જ રહેલો હોય છે. સાક્ષાત ભગવાન શ્રીકૃષ્ણને વિશે પરમ સ્નેહને પામેલા એ નિષ્કામી ભક્ત ભગવાન વિના અન્યત્ર વસ્તુમાં ક્યાંય પ્રીતિ કરતો નથી, સદાય એક ભગવાનમાં જ પ્રેમમગ્ન રહે છે. તેને દશમી પ્રેમલક્ષણા ભક્તિ કહેલી છે. હેમા, આ લોકમાં બે પ્રકારની વસ્તુઓ છે, એક રમણીય અને બીજી અરમણીય. ભગવાનના આ એકાંતિક ભક્તને રમણીય વસ્તુ દુઃખરૂપ લાગે છે. ભગવાન શ્રીકૃષ્ણના અનુરાગી આવા ભક્તોને ઉલટાનું અરમણીય પદાર્થોમાંથી દેહનિર્વાહ અર્થે કંઈક સુખ પ્રાપ્ત થયું એવું અનુભવાય છે, પરંતુ રમણીય પદાર્થોમાંથી તો નકરું અતિશય દુઃખ જ અનુભવાય છે. તેનું કારણ તેમાં તેને પહેલેથી જ દોષદૃષ્ટિ હોય છે. હેમા, આવા ભક્તોને મલ્યાગર ચંદનનો લેપ વિષ અથવા કાદવ સમાન લાગે છે. સુગંધી પુષ્પની માળા કાળા સર્પની સમાન લાગે છે અને આભૂષણો પહેરવા મહાદુઃખરૂપ લાગે છે. સુંદર ફૂલોની શૈયા જળહળતા અગ્નિની જ્વાળા સમાન લાગે છે. શરદ ઋતુનો ઠંડો ચંદ્ર ગ્રીષ્મ ઋતુના સૂર્ય સમાન લાગે છે. સુંદર નૂતન મહેલ નિર્જન જંગલ જેવા લાગે છે. સુગંધિમાન શીતળ વાયુ અત્યંત ભયંકર દાવાનળ સમાન લાગે છે. વળી આવા ભક્તને સુંવાળા સૂક્ષ્મ વસ્ત્રો શરીર ઉપર ભારરૂપ લાગે છે. પોતાના પુત્રાદિ સ્વજનો વરુ સમાન લાગે છે. શરીરનું રૂપ સૌંદર્ય કોઢ નીકળ્યા પછીના જેવું ચિત્ર વિચિત્ર લાગે છે. સ્વાદુ ભોજન ઝેર સમાન લાગે છે. મનોહર કર્ણપ્રિય લૌકિક ગાયન છાતીમાં તીક્ષ્ણ બાણ માર્યા સરખા લાગે છે. દેવાંગનાઓ જેવી સુંદર રૂપ સુંદરીઓ ભૂખી રાક્ષસી જેવી લાગે છે. હે મા, આવા પ્રકારના વર્તનના ચિહ્નોથી વિતરાગી નિષ્કામી ભક્તોનો ભગવાન પ્રત્યેનો ગાઢ પ્રેમ કેવો છે તેનું અનુમાન કરી શકાય છે. આવા પ્રેમી ભક્તોના અંતરમાં અને બહાર સદાય એક ભગવાનનો જ ભાસ થતો હોય છે. સ્નેહાતિશયને લીધે અચાનક ભાસમાન થયેલા ભગવાનના દર્શન કરીને એ ભક્ત હસે છે. ક્યારેક ભગવાનને ત્યાંથી ચાલ્યા ગયેલા જોઈ વિરહથી રુદન કરે છે. વળી ક્યારેક ભગવાનનો અચાનક ભાસ થવાથી તે ભક્ત આનંદમાં આવી નૃત્ય કરે છે અને ક્યારેક તેની સાથે સંભાષણ કરે છે અને ક્યારેક સાષ્ટાંગ પ્રણામ કરવા લાગે છે. ક્યારેક ભગવાનના દર્શન કરી મહા આનંદમાં ગરકાવ થઈ મૌન બેસી રહે છે. વળી એ ભક્ત ક્યારેક હે હરિ, તમે મારા અપરાધોની ક્ષમા આપો એવી પ્રાર્થના કરે છે. ક્યારેક ભગવાનમાં ગાઢ પ્રેમને લીધે વિવશ થઈ લોકલજ્જાનો ત્યાગ કરી ઉચ્ચ સ્વરે ભગવાનના ગુણોનું સંકીર્તન કરવા લાગે છે. વળી તે ભક્ત ક્યારેક હે હરિ, હે નારાયણ, હે સ્વામી, હે કૃષ્ણ, હે ગોવિંદ, હે માધવ, આ પ્રમાણે સંતોના સ્વામી એવા ભગવાનના નામોનું ઉચ્ચ સ્વરે કીર્તન કરે છે. હે મા, આવા બહુપ્રકારના લક્ષણોને કારણે જગતથી ન્યારી રીતને ધારણ કરતો ભગવાનનો પ્રેમી ભક્ત પોતાના ચરણકમળની રજથી અખિલ ભુવનને પાવન કરે છે. હે મા, આવા પ્રેમી ભક્તને કોઈ પ્રયાસ વિના સહેજે સહેજે ભગવાન શ્રીહરિની સાક્ષાત મૂર્તિમાં પ્રાણ અને મનની વૃત્તિનો નિરોધ થાય છે. હે મા, આવા પ્રેમી ભક્તોમાં પુરુષ હોય કે સ્ત્રી, પ્રારબ્ધને અંતે આ શરીરને છોડીને માયામય ત્રણ ગુણોથી પર થઈ નિર્ગુણ સ્થિતિને પ્રાપ્ત કરે છે. ત્યાર પછી ભગવાનની ઈચ્છાથી દિવ્ય બ્રહ્મમય દેહને પામી દિવ્ય વિમાનમાં બેસી પોતાને પ્રિય એવા ભગવાનના ધામમાં સીધાવે છે. હે મા, ગોલોક, વૈકુંઠ કે અક્ષરધામમાં સીધાવતા આવા પ્રેમી ભક્તને તે ધામના મુક્તો પુષ્પોથી વધાવી વંદન કરે છે અને ભક્ત ત્યાં ભગવાનની સેવામાં અખંડ જોડાઈ જાય છે તથા તે તે ધામમાં ભગવાનને અર્પણ કરેલા અનંત અવિનાશી દિવ્ય સુખોને તે નિશ્ચય પ્રાપ્ત કરે છે। હે માં, આ પ્રમાણે મેં તમને સમસ્ત અધ્યાત્મ શાસ્ત્રનું રહસ્ય સ્પષ્ટપણે સમજાવ્યું। મનુષ્ય દેહધારી જીવોના આત્યંતિક કલ્યાણ માટે આટલી વાત પર્યાપ્ત છે એમ હું માનું છું। હે માં, ચાર વેદ, પંચરાત્ર શાસ્ત્ર, સાંખ્યશાસ્ત્ર, યોગશાસ્ત્ર અને ધર્મશાસ્ત્રોનું રહસ્ય તમને જેવી રીતે બોધ થાય તેવી રીતે સરળતાથી સમજાવ્યું છે, તેથી હવે તમે પણ તમારા આત્મકલ્યાણને માટે આ પરમ રહસ્યને તમારા અંતરમાં ધારણ કરો અને સદાય ચિંતવન કરો। આના ચિંતવન માત્રથી તમે સમગ્ર સાંસારિક કષ્ટોથી મુકાઈને પરમ સુખને પામશો। હે માં, આ પરમ રહસ્યને જે કોઈ મનુષ્ય શ્રદ્ધાપૂર્વક સાંભળશે, પાઠ કરશે કે સંભળાવશે અને પાઠ કરાવશે, તે સર્વેને ભગવાન શ્રીકૃષ્ણને વિશે એકાંતિકી ભક્તિ પ્રાપ્ત થશે અને ઈચ્છિત સુખને પ્રાપ્ત કરશે। સુવ્રત મુનિ કહે છે, હે રાજન, પોતાના પુત્રરૂપ ભગવાન શ્રીહરિએ આ પ્રમાણે ગાન કરેલ અધ્યાત્મના રહસ્યને સાંભળીને માં ભક્તિદેવીનું હૃદય અત્યંત પ્રસન્ન થયું અને તેથી સંપૂર્ણ નિસંશય થયેલા ભક્તિદેવી પોતાના પુત્ર ભગવાન શ્રીહરિને કહેવા લાગ્યા, હે હરિ, મનુષ્ય માત્રને આત્યંતિક મોક્ષને આપનારી જે ભગવાન શ્રીકૃષ્ણની ધર્મ, જ્ઞાન અને વૈરાગ્યયુક્ત નવ પ્રકારની ભક્તિ કરવાની તમે જે વાત કરી તે શ્રીકૃષ્ણ ભગવાન તો સ્વયં તમે જ છો। અત્યારે હરિનામથી આલોકમાં પ્રસિદ્ધ છો એમ હું નિશ્ચય જાણું છું, કારણ કે તમારા વચનોથી મારા સમગ્ર સંશયો નાશ પામ્યા છે। હે ભગવાન, અત્યારે સાક્ષાત પુરુષોત્તમ નારાયણ એવા તમારા સ્વરૂપમાં મારું મન જોડી દેવાથી કાળમાયાથી ઉત્પન્ન થયેલા સમગ્ર ભયના દુઃખથી હું મુક્ત થઈ છું અને અત્યારે જ તમારા અક્ષર બ્રહ્મધામને વિશે જાઉં છું। સુવ્રત મુનિ કહે છે, હે રાજન, આ પ્રમાણે કહી માં પ્રેમવતી સર્વના અંતર્યામી અને સર્વસમર્થ, સર્વના નિયંતા, પોતાના પુત્રરૂપ સાક્ષાત શ્રીહરિ નારાયણનું અંતરમાં વિશુદ્ધ મનથી ધ્યાન કરવા લાગ્યા અને ધ્યાન કરતાની સાથે જ શરીરની વિસ્મૃતિ થઈ ગઈ। સાક્ષાત શ્રી પુરુષોત્તમ નારાયણ ભગવાન શ્રીહરિના મુખકમળમાંથી નીકળેલી પાંચ અધ્યાયવાળી આ અધ્યાત્મ શાસ્ત્રરૂપ હરિગીતા સમસ્ત વેદના સારભૂત છે, તેથી અનેક પ્રકારની અભિલાષા ધરાવતા કોઈ પણ સ્ત્રી કે પુરુષ ભગવાન શ્રી હરિકૃષ્ણનું નિત્ય પૂજન કરી અતિ પ્રેમપૂર્વક પ્રતિદિન આ સમગ્ર હરિગીતાનો પાઠ કરશે કે માત્ર એક અધ્યાયનો પાઠ કરશે અથવા સમગ્ર હરિગીતાનું શ્રવણ કરશે કે એક અધ્યાયનું નિત્ય શ્રવણ કરશે, તે સર્વે મનુષ્યો મનોવાંછિત સુખને તત્કાળ પ્રાપ્ત કરશે અને જે મનુષ્ય ભગવાન સિવાયની કોઈપણ આશા રાખ્યા વિના કેવળ નિષ્કામ ભાવથી આ હરિગીતાનો પાઠ કરશે કે સાંભળશે તેને વિશે ભગવાન શ્રી હરિકૃષ્ણની પોતે ઈચ્છિત એકાંતિકી ભક્તિ પ્રગટ થશે। આ પ્રમાણે શ્રી નારાયણ ભગવાનના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રમાં પ્રથમ પ્રકરણમાં હરિગીતાના પાંચમા અધ્યાયમાં ભક્તિના સ્વરૂપના લક્ષણોનું નિરૂપણ કર્યું, એ નામે 36મો અધ્યાય પૂર્ણ થયો।